श्री ब्रह्म पुराण अध्याय 85 श्रीहरि ना अनेक अवतारों संक्षिप्त वर्णन मुनिओए कह्युं। मुनि श्रेष्ठ, आपे अमने श्री कृष्ण ने बलराम नो केवु अद्भुत महात्म्य जणाव्युं। तेमनो महिमा अलौकिक छे। आ पृथ्वी पर भगवान ना महात्म्य नी चर्चा अत्यंत दुर्लभ छे। महाभाग, આપના મુખેથી ભગવત કથા સાંભળતા સાંભળતા અમને તૃપ્તિ થતી નથી, તેથી એમની લીલાઓનું હજી વર્ણન કરો। અમે સાધુ પુરુષોના મુખેથી સાંભળ્યું છે કે પુરાણોમાં અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુના વારાહ અવતારનું વર્ણન છે। બ્રહ્મન, ભગવાન નારાયણે કઈ રીતે વારાહ રૂપ ધારણ કર્યું અને કઈ રીતે પોતાની દાઢ દ્વારા સમુદ્રમાં ડૂબી ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, બધાને પોતાના તરફ આકૃષ્ટ કરનાર ભગવાન શ્રી હરિની સમસ્ત લીલાઓનું અમે વિસ્તારપૂર્વક શ્રવણ કરવા ઈચ્છીએ છીએ। વ્યાસજીએ કહ્યું, મુનિવરો, તમે સૌએ મારા પર બહુ મોટા પ્રશ્નરૂપી ભાર મૂકી દીધો, હું યથાશક્તિ તમારા પ્રશ્નોનો ઉત્તર આપીશ। ભગવાન વિષ્ણુની લીલા કથાનું શ્રવણ કરો। ભગવાન વિષ્ણુના પ્રભાવને સાંભળવામાં જે તમારું મન લાગ્યું છે એ બહુ મોટા સૌભાગ્યની વાત છે। તેથી ભગવાન વિષ્ણુની જે જે લીલાઓ છે તે બધી લીલાઓનું વર્ણન સાંભળો। વેદવેતા બ્રાહ્મણો જેમને સહસ્ત્રમુખ, સહસ્ત્ર નેત્ર, સહસ્ત્ર ચરણ, સહસ્ત્ર શિર, સહસ્ત્ર કર, અવિનાશી દેવ, સહસ્ત્ર જીવ, ભાસ્વાન, સહસ્ત્ર મુકુટ પ્રભુ, સહસ્ત્રદાતા, સહસ્ત્રાદિ, સહસ્ત્રબાહુ, હવન, સવન, હોતા, હવ્ય, યજ્ઞપાત્ર, પવિત્રક, વેદી, દીક્ષા, સમિધા, સ્ત્રુવા, સ્ત્રુક, સોમ, સૂર્ય, મુસળ, પ્રોક્ષણી, દક્ષિણાયન, અર્ધવર્યુ, સામગ, બ્રાહ્મણ, સદસ્ય, સદન, સભા, યુપ, ચક્ર, ધ્રુવા, દરવી, ચરુ, ઉલુખલ, પ્રાગવંશ, યજ્ઞભૂમિ, નાના મોટા ચરાચર જીવ, પ્રાયશ્ચિત, અર્ધ્ય, સ્થંડિલ, કુશ, મંત્ર, યજ્ઞને વહન કરનારા અગ્નિદેવ, યજ્ઞભાગ, ભાગવાહક, અગ્રાસન ભોજી, સોમ ભોક્તા, ભૂતાર્ચી, ઉદાયુદ્ધ તથા યજ્ઞમાં સનાતન પ્રભુ કહે છે તે શ્રી વત્સ ચિહ્ન વિભૂષિત દેવેશ્વર ભગવાન વિષ્ણુના હજારો અવતાર થઈ ચૂક્યા છે અને સમય સમય પર થતા રહે છે। તેમનો જે વારાહ અવતાર છે તે વેદ પ્રધાન યજ્ઞ સ્વરૂપ છે। ચારે વૈદ તેમના ચરણ અને યુપ એમની દાઢો છે। યજ્ઞદાત અને હોમવાના કાષ્ઠમુખ છે। સાક્ષાત અગ્નિ જ તેમની જીવા, દર્ભ રોમાવલી અને બ્રહ્મ મસ્તક છે। તેમનું તપ મહાન છે। દિવસ અને રાત્રિ તેમના નેત્રો છે। એ દિવ્ય સ્વરૂપ છે। વેદ તેમનું અંગ અને શ્રુતિઓ આભૂષણ છે। અવિષ્ય નાસિકા, સ્ત્રુવા, લાંબુ મોઢું અને સામવેદનો ગંભીર ઘોષ જ તેમનો સ્વર છે। તેઓ સત્ય ધર્મ સ્વરૂપ શ્રી સંપન્ન તથા ક્રમ એટલે કે ગતિ અને વિક્રમ એટલે પરાક્રમ દ્વારા સન્માનિત છે। પ્રાયશ્ચિત તેમના નખ, પશુ તેમના ઘૂંટણ તથા યજ્ઞ તેમનું સ્વરૂપ છે। ઉદ્ગાતા અંતર એટલે આંતરડા, હોમલિંગ ઔષધિ અને મહાન ફળ બીજ છે। વાદી અંતરાત્મા, મંત્ર નિતંબ અને સોમરસ તેમનું રક્ત છે। વેદી ખભા, હવિષ્ય ગંધ તથા હવ્ય અને ગવ્ય તેમનો પ્રચંડ વેગ છે। પ્રાગવંશ એટલે યજમાન ગૃહ તેમનું શરીર છે। એ પરમ કાંતિમાન અને વિવિધ પ્રકારની દીક્ષાઓથી સંપન્ન છે। દક્ષિણા એમનું હૃદય છે। એ મહાન યોગી તથા મહાયજ્ઞમય છે। ઉપાકર્મ એટલે વેદોનો સ્વાધ્યાય તેમનો હાર અને પ્રવર્ગ એક પ્રકારનો હોમાગ્નિ તેમનું આભૂષણ છે। વિવિધ પ્રકારના છંદ તેમના ચાલવાના માર્ગ છે। ગૌડ ઉપનિષદ તેમના બેસવા માટેના આસન છે। પૃથ્વીની છાયારૂપી પત્ની સદા તેમની સાથે રહે છે। એ મણિમય શિખરની જેમ પાણીની ઉપર પ્રગટ થયા। સમુદ્ર, પર્વત અને વનો સહિત આખી પૃથ્વી એ કારણોના જળમાં ડૂબી હતી। સમગ્ર જગતના આદિ કારણ અને સહસ્ત્ર મસ્તકોવાળા ભગવાને વારાહ રૂપે પ્રગટ થઈને એ કારણોમાં પ્રવેશ કર્યો તથા સર્વલોકનું હિત કરવાની ઈચ્છાથી પૃથ્વીને પોતાની દાઢ પર ઉંચકી લીધી। આ પ્રમાણે સમસ્ત જીવોના હિતેશી ભગવાન યજ્ઞ વારાહે સમુદ્ર જળને ધારણ કરનારી સંપૂર્ણ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો। દ્વિજવરો, આ વારાહ અવતારનું વર્ણન થયું। ત્યારબાદ ભગવાનનો નૃષિ અવતાર થયો। એ અવતારમાં ભગવાને નૃષિ રૂપ ધારણ કરીને હિરણ્યકશિપુ નામક દૈત્યનો વધ કર્યો હતો. પ્રાચીન કાળના સતયુગની વાત છે. દૈત્યોના આદિ પુરુષ દેવશત્રુ બલાભિમાની હિરણ્યકશિપુએ કઠોર તપસ્યા કરી. એ 11,500 વર્ષો સુધી સમદમ તથા બ્રહ્મચર્યનું પાલન કરતો રહીને મૌન વ્રત સાથે જપ અને ઉપવાસમાં સંલગ્ન રહ્યો. તેની તપસ્યા અને નિયમ પાલનથી સ્વયંભૂ ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થયા. તેમણે અંશ જોડેલા સૂર્ય જેવા તેજસ્વી વિમાન દ્વારા સ્વયં આવીને વરદાન આપ્યું. તેમની સાથે આદિત્ય, વસુ, મૃદગણ, દેવતા, રુદ્રગણ અને વિશ્વદેવ પણ હતા. બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ સચરાચર ગુરુ બ્રહ્માજી એ દૈત્યને કહ્યું, સુવ્રત, તમે મારા ભક્ત છો, હું તમારી આ તપસ્યાથી બહુ પ્રસન્ન છું. તમારું કલ્યાણ થાઓ, તમે કોઈ વરદાન માગો અને તેના દ્વારા અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરો. હિરણ્યકશિપુ બોલ્યો, લોક પિતામા, દેવતા, અસુર, ગંધર્વ, યક્ષ, નાગ અને રાક્ષસ મને મારી ન શકે. તપસ્વી ઋષિ પણ ક્રોધમાં આવીને મને શ્રાપ ન આપે. કોઈ અસ્ત્ર કે શસ્ત્રથી, વૃક્ષ કે પર્વતથી, અથવા સૂકી કે ભીની વસ્તુથી, ઉપર કે નીચે, ક્યાંય પણ મારું મૃત્યુ ન થાય. જે મારા સેવક, સેના અને વાહનો સહિત મને એક જ લપડાકથી મારી નાખવા સમર્થ હોય, તેના હાથે મારું મૃત્યુ થાય. બ્રહ્માજીએ કહ્યું, તાત, આ દિવ્ય અને અદ્ભુત વરદાન મેં તમને આપ્યા, આ બધા અભિષ્ટોને તમે અવશ્ય પ્રાપ્ત કરશો. આમ કહીને પિતામહ બ્રહ્માજી બ્રહ્મર્ષિ ગણોથી સેવિત વૈરાજપદ એટલે બ્રહ્મધામમાં ચાલ્યા ગયા. ત્યાર પછી વરદાનની વાત સાંભળીને દેવતા, નાગ, ગંધર્વ અને મનુષ્ય બ્રહ્માજીની સેવામાં ઉપસ્થિત થયા અને બોલ્યા, ભગવાન, આ વરદાનથી તો તે અસુર અમને હંમેશા હેરાન કરતો રહેશે, તેથી અમારા ઉપર પ્રસન્ન થઈને એના વધનો પણ ઉપાય વિચારો. બ્રહ્માજીએ કહ્યું, દેવતાઓ, એને એની તપસ્યાનું ફળ અવશ્ય મળશે. તેના ભોગ સમાપ્ત થયા પછી સાક્ષાત ભગવાન વિષ્ણુના હાથે મરાઈ જશે. બ્રહ્માજીના વચન સાંભળીને બધા દેવતાઓ પ્રસન્ન થઈને પોતપોતાના દિવ્ય સ્થાનોમાં ચાલ્યા ગયા. વરદાન પ્રાપ્ત થતા જ દૈત્યરાજ હિરણ્યકશિપુ અભિમાનમાં આવીને સમસ્ત પ્રજાને કષ્ટ આપવા લાગ્યો. આશ્રમમાં રહેનારા સત્ય ધર્મ પરાયણ, જીતેન્દ્રિય અને ઉત્તમ વ્રતધારી મહાભાગ મુનિઓને પણ હેરાન કરવા લાગ્યો. સ્વર્ગના દેવતાઓને હરાવીને ત્રણેય લોકને પોતાના આધીન કરીને મહાબળી અસુર સ્વયં સ્વર્ગમાં રહેવા લાગ્યો. વરદાનના મદથી ઉન્મત્ત થઈને પૃથ્વી પર વિચરી રહેલા તે દાનવે દૈત્યોને તો યજ્ઞના ભાગી બનાવ્યા, પણ દેવતાઓને તેનાથી વંચિત કરી દીધા. ત્યારે આદિત્ય, વસુ, સાધ્ય, વિશ્વદેવ અને મરુદગણ શરણાગત રક્ષક સનાતન પ્રભુ મહાબલી ભગવાન વિષ્ણુના શરણે ગયા અને આ પ્રમાણે કહ્યું, દેવેશ્વર, આપ હિરણ્યકશિપુના ભયથી અમારી રક્ષા કરો. આપ જ અમારા પરમ દેવતા, પરમ ગુરુ, પરમ વિધાતા છો. સુરશ્રેષ્ઠ, આપ બ્રહ્મા વગેરે દેવતાઓના પણ પાલક છો. આપના નેત્ર વિકસિત કમળદળ જેવા સુંદર છે. આપ શત્રુ પક્ષનો નાશ કરનારા છો. ભગવાન, અમને શરણ આપો અને દૈત્યોનો સંહાર કરો. ભગવાન વાસુદેવે કહ્યું, દેવતાઓ, ભય છોડો, હું તમને અભય આપું છું. તમે સત્વરે પહેલાની જેમ સ્વર્ગલોકને પ્રાપ્ત કરશો. હું વરદાનથી ઉન્મત્ત દૈત્યરાજ હિરણ્યકશિપુને, જે દેવેશ્વરો માટે અવધ્ય બની રહ્યો છે, તેને સેવકો સહિત મારી નાખીશ. આમ કહીને ભગવાન તે દેવેશ્વરોને વિદાય કરીને સ્વયં હિરણ્યકશિપુના રહેઠાણે આવ્યા. તે સમયે તેમણે અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું બનાવી રાખ્યું હતું. આ પ્રમાણે નૃસિંહ દેહ ધારણ કરીને હાથ જોડેલા રાખીને આવ્યા. તેમના શરીરનો વર્ણ મેઘ જેવો શ્યામ હતો, અવાજ પણ મેઘ ગર્જના જેવો ગંભીર હતો, તેજ અને વેગમાં પણ એ મેઘ સમાન હતા. મદભર્યા સિંહ જેવી એમની ચાલ હતી. જોકે હિરણ્યકશિપુ બલાભિમાની હતો, છતાં પણ ભગવાને એને એક જ લપડાક મારીને યમલોક પહોંચાડી દીધો. આ નરસિંહ અવતારની કથા. હવે વામન અવતારનું વર્ણન સાંભળો. ભગવાનનું વામન રૂપ દૈત્યોને વિનાશ કરનારું હતું. એ રૂપને ધારણ કરીને ભગવાન શ્રી હરિ બળવાન બલિના યજ્ઞમાં ગયા અને ત્યાં તેમણે પોતાના ત્રણ જ ડગલામાં ત્રિલોકને માપીને બધા દૈત્યોને ક્ષુબ્ધ કરી નાખ્યા. બલિના હાથમાંથી સમગ્ર પૃથ્વી લઈને ભગવાને ઇન્દ્રને આપી દીધી. આ જ મહાત્મા શ્રી વિષ્ણુનો વામન અવતાર છે. વેદવેતા બ્રાહ્મણ ભગવાન વામનના યશનું સદા ગાન કરે છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ દત્તાત્રેય નામનો અવતાર લીધો. દત્તાત્રેયમાં ક્ષમાની પરાકાષ્ઠા હતી. તે સમયે વેદ વેદોની પ્રક્રિયા અને યજ્ઞ બધા નષ્ટપ્રાય થઈ ગયા હતા. ચારે વર્ણોમાં સંકરતા આવી ગઈ હતી. ધર્મ શિથિલ થવા લાગ્યો હતો. આ ધર્મ બહુ ઝડપથી વધી રહ્યો હતો. સત્ય અલ્પ હતું અને અસત્યની બોલબાલા હતી. પ્રજા ક્ષીણ થઈ રહી હતી અને ધર્મ પાખંડ મિશ્રિત થઈ રહ્યો હતો. એવા સમયમાં ભગવાન દત્તાત્રેય યજ્ઞો તથા ક્રિયાઓ સહિત વેદોનો પુનરુદ્ધાર કર્યો અને ચારે વર્ણોને અલગ અલગ કરીને તેમને વ્યવસ્થિત કર્યા. દત્તાત્રેયજી પરમ બુદ્ધિમાન અને વરદાયક હતા. તેમણે હે રાજ કાર્તવીર્યને એવું વરદાન આપ્યું હતું કે રાજ, તમારી આ બે ભુજાઓ મારી કૃપાથી 1000 થઈ જશે. વસુધાદે પતિ, તમે આખી પૃથ્વીનું પાલન કરશો. જ્યારે તમે યુદ્ધમાં ઉભા રહેશો ત્યારે તમારા શત્રુ તમને આંખ ઊંચી કરીને જોઈ પણ શકશે નહીં. તમે તેમના માટે અજય થઈ જશો. આ વિષ્ણુના દત્તાત્રેય અવતારની ચર્ચા કરવામાં આવી. ત્યાર પછી ભગવાને પરશુરામ અવતાર ધારણ કર્યો. રાજા કાર્તવીર્ય અર્જુન પોતાની શસ્ત્ર ભુજાઓને કારણે યુદ્ધમાં શત્રુઓ માટે દુર્જય હતો, છતાં પરશુરામજીએ તેને યુદ્ધમાં મારી નાખ્યો. રાજા અર્જુન રથ પર બેઠો હતો ત્યારે પરશુરામજીએ તેને ધરતી પર પાડી દીધો અને છાતી પર ચડીને તીક્ષ્ણ ફરસી વડે તેની 1000 ભુજાઓ કાપી નાખી. તે સમયે કાર્તવીર્ય બહુ મોટે મોટેથી આર્તનાદ કરતો રહ્યો. તેમણે મેરુગીરીથી વિભૂષિત આખી પૃથ્વી પર કરોડો ક્ષત્રિયોની શબ ઢાળી દીધા. 21 વાર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી દીધી અને પોતાના સમસ્ત પાપોનો નાશ કરવા માટે તેમણે અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તે યજ્ઞમાં ભૃગુનંદન પરશુરામે કશ્યપજીને સમગ્ર પૃથ્વી દક્ષિણામાં આપી દીધી. સાથે સાથે અનેક હાથી ઘોડા સુંદર રથ અને ગાયો પણ દાનમાં આપી. આજે પણ એ વિશ્વ કલ્યાણને માટે ઘોર તપસ્યા કરીને મહેન્દ્ર પર્વત પર નિવાસ કરે છે. આ સનાતન પરમાત્મા શ્રી હરિના પરશુરામ અવતારનો પરિચય આપ્યો. 24માં ત્રેતાયુગમાં ભગવાને દશરથ નંદન કમલનયન શ્રી રામ રૂપે અવતાર લીધો. ભગવાન વિષ્ણુ તે સમયે 4 રૂપોમાં પ્રગટ થયા હતા. તેમનું તેજ સૂર્ય જેવું હતું. એ સંસારમાં શ્રીરામના નામથી વિખ્યાત થયા અને વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા માટે તેમની સાથે ગયા. મહાયશસ્વી રામ સંપૂર્ણ પ્રજાને પ્રસન્ન રાખવા, રાક્ષસોને મારવા અને ધર્મની વૃદ્ધિ કરવા માટે અવતાર લીધો હતો. રાજા શ્રીરામ સદા પ્રાણી માત્રનું હિત કરવા માટે તત્પર રહેતા હતા. એ સઘળા ધર્મોના જ્ઞાતા હતા. તેમણે લક્ષ્મણને સાથે રાખીને 14 વર્ષ સુધી વનમાં નિવાસ કર્યો. તેમની સાથે તેમના પત્ની સીતા પણ હતા. તે મૂર્તિમાન લક્ષ્મી હતા. જનસ્થાનમાં નિવાસ કરીને તેમણે દેવતાઓના અનેક કાર્ય સિદ્ધ કર્યા. તેમણે રાવણ દ્વારા અપહૃત સીતાની શોધ કરીને રાવણને મારીને તેમને પ્રાપ્ત કર્યા. પુલસ્ત્યવંશી રાક્ષસ રાવણ દેવતા અસુર યક્ષ રાક્ષસ અને નાગોને માટે પણ અવધ્ય હતો. યુદ્ધમાં તેને પરાજિત કરવો બહુ અઘરું હતું. તેનું શરીર કાજળના ઢગલા જેવું કાળું હતું. તેને કરોડો રાક્ષસ સદા ઘેરીને રહેતા હતા. તે લોકોમાં આતંક ફેલાવનાર ક્રૂર દુર્જય દુર્ધર ગર્વયુક્ત સિંહ સમાન પરાક્રમી અને વરદાનથી ઉન્મત હતો. દેવતાઓ તો તેની સામે જોઈ પણ શકતા ન હતા. એવા રાવણને ભગવાન શ્રીરામે સેના અને સચિવો સહિત યુદ્ધમાં મારી નાખ્યો. એ પહેલા શ્રીરામે બીજા પણ અનેક અલૌકિક કાર્ય કર્યા હતા. પોતાના મિત્રને અન્યાય કરી રહેલા વાનરરાજ મહાબલી વાલીને તેમણે માર્યો અને સુગ્રીવને કિષ્કિંધાના રાજ્ય પર અભિષિક્ત કર્યો. મધુ રાક્ષસનો પુત્ર લવણ નામક દાનવ મધુવનમાં રહેતો હતો. તે વીર તો હતો જ, વરદાન મળવાથી ઉન્મત્ત થઈ ગયો હતો. તેને ભગવાને શત્રુઘ્ન રૂપે જઈને માર્યો. મારીચ અને સુબાહુ નામક બે બળવાન રાક્ષસ હતા, જે મુનિઓના યજ્ઞમાં વિઘ્ન નાખ્યા કરતા હતા. તેમને અને તેમના સાથી અન્ય રાક્ષસોને પણ યુદ્ધ કુશળ મહાત્મા શ્રીરામે મારી નાખ્યા. વિરાધ અને કબંધ બે ઘણા ભયંકર રાક્ષસ હતા. તે પૂર્વ જન્મના ગંધર્વ હતા, પરંતુ શ્રાપના કારણે રાક્ષસ થયા હતા. તેમને પણ નરશ્રેષ્ઠ શ્રીરામે મારીને શ્રાપયુક્ત શ્રાપમુક્ત કરી દીધા. શ્રીરામના બાણ અગ્નિ, સૂર્યના કિરણો અને વીજળી જેવા તેજસ્વી, તપાવેલા સુવર્ણયુક્ત વિચિત્ર પાંખોવાળા તથા વજ્ર જેવા અમોઘ હતા. તે બાણો વડે તેમણે યુદ્ધમાં શત્રુઓનો નાશ કર્યો. પરમ બુદ્ધિમાન મહર્ષિ વિશ્વામિત્ર દેવતાઓ માટે પણ દુર્ધર્ષ એવા દૈત્યોનો વધ કરવા માટે શ્રીરામને પોતાના દિવ્ય અસ્ત્રો આપ્યા હતા. પૂર્વ કાળમાં મહાત્મા જનકને ત્યાં સીતા સ્વયંવરમાં મૂકેલા શિવજીના ધનુષ્યને તોડી નાખ્યું હતું. ધર્માત્માઓમાં શ્રેષ્ઠ શ્રી રઘુનાથજી આ બધા અલૌકિક કર્મ ઉપરાંત 10 અશ્વમેઘ યજ્ઞ પણ કર્યા હતા, જે કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પૂર્ણ થયા હતા. શ્રીરામના શાસનકાળમાં કદી અમંગળની વાત સંભળાતી ન હતી, સાંભળવા મળી ન હતી. શ્રીરામના શાસનકાળમાં કદી અમંગળની વાત સાંભળવા મળી ન હતી. પવન મંદ ગતિથી ચાલતો હતો, કોઈનું ધન કોઈ ચોરી જતું ન હતું, ન કદી વિધવાઓના વિલાપ સંભળાતા હતા કે ન તો કોઈ પ્રકારના અનર્થની પ્રાપ્તિ થતી હતી. તે સમયે સર્વત્ર મંગળ જ હતું, મંગળ જ થતું હતું. વૃદ્ધોની પહેલા બાળકોનું મૃત્યુ થતું ન હતું. ક્ષત્રિયો બ્રાહ્મણોની સેવા કરતા હતા, વૈશ્યો ક્ષત્રિય પ્રત્યે શ્રદ્ધા રાખતા હતા અને શુદ્ર અહંકાર છોડીને બ્રાહ્મણ વગેરે ત્રણેય વર્ણની સેવા કરતા હતા. શ્રીરામના સમયમાં સ્ત્રીઓ પતિવ્રતા હતી, બધા જીતેન્દ્રિય હતા, એકમાત્ર શ્રીરામ જ બધાના સ્વામી અને રક્ષક હતા. તેમના સમયમાં મનુષ્યનું આયુષ્ય હજારો વર્ષનું હતું, કોઈ પ્રાણી રોગગ્રસ્ત થતું ન હતું. રામ રાજ્યમાં પૃથ્વી પર દેવતા ઋષિ અને મનુષ્ય બધા એક સાથે રહેતા હતા. પુરાણ વેતા પુરુષો પણ આ સંદર્ભમાં એક ગાથા કહે છે. શ્રી રઘુનાથજીનો વર્ણ શ્યામ અને વય યુવા છે. તેમના નેત્રો થોડા રતુંબડા છે, ચહેરા પરથી તેજ વરસે છે, તેઓ બહુ ઓછું બોલે છે. તેમની લાંબી ભુજાઓ ઘૂંટણો સુધી પહોંચે છે. તેમનું મુખ બહુ સુંદર છે, ખભા સિંહ જેવા છે. મહાબાહુ શ્રીરામે 10,000 વર્ષ રાજ્ય કર્યું. તેમના રાજ્યમાં ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદના ઘોષ સંભળાતા હતા. ધનુષ્યનો ટંકાર પણ સદા કાનોમાં રણકતો હતો. દાન કરો અને સ્વયં પણ ભોગવોનો ઉપદેશ કદી બંધ થતો ન હતો. દશરથ નંદન શ્રીરામ સત્વવાન અને ગુણવાન હોવા ઉપરાંત સદા પોતાના તેજથી પ્રકાશિત થતા હતા. સૂર્ય અને ચંદ્રમાંથી પણ વધારે શોભાયમાન હતા. શ્યામો યુવા લોહિતાક્ષો દીપ્તાશ્યો મિતભાષિત આજાન બાહુઃ સુમુખઃ સિંહ સ્કંદો મહાભુજઃ 10 વર્ષ સહસ્ત્રાણી રામો રાજ્યમ કારયત ઋકસામ યજુષામ ઘોષો જયા ઘોષસ્વ મહાત્મનઃ અવ્યુચ્છિન્નો અભવદ્રાષ્ટ્રે દીયતામ ભુજ્યતામિતિ સત્વાન સત્વવાન ગુણસંપન્નો દીપ્યમાનઃ સ્વતેજસા અતિચંદ્રઃ સ સૂર્ય ચ રામો દાસરથિર બભો. 213 અધ્યાયનો 153-156 શ્લોક સંખ્યા. આ શ્રી રામ અવતારનું વર્ણન થયું. એ પછી શ્રી હરિનો અવતાર મથુરામાં થયો હતો. તે શ્રી કૃષ્ણના નામે વિખ્યાત છે. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત સંસારનું હિત કરવા માટે અવતીર્ણ થયા હતા. એમણે માનવ શરીર ધારણ કરીને સાલ્વ, શિશુપાલ, કંસ, દ્વિધ, અરિષ્ટ, વૃષભ, કેસી, પૂતના, કોલ્યાપીડ, હાથી, ચાણુર અને મુષ્ટિક નામક મલ્લોનો વધ કર્યો. અદ્ભુત કર્મ કરનારા બાણાસુરની 1,000 ભુજાઓ કાપી નાખી. યુદ્ધમાં નરકાસુરનો સંહાર કર્યો અને મહાબલી કાલયવનને પણ ભસ્મ કરાવી દીધો. ભગવાને પોતાના પરાક્રમથી દુષ્ટ દુરાચારી રાજાઓના સમસ્ત રત્નો હરી લીધા અને એમને મોતને હવાલે કરી દીધા. આ અવતાર સમસ્ત લોકના હિત માટે થયો હતો. ત્યાર પછી વિષ્ણુ યશા નામે પ્રસિદ્ધ કલ્કી અવતાર થવાનો છે. ભગવાન કલ્કી સંભલ ગામમાં અવતરશે. તેમના અવતારનો ઉદ્દેશ પણ સંસારનું હિત કરવાનો જ છે. આ તથા બીજા પણ અનેક અવતાર છે જેમનું પુરાણોમાં બ્રહ્મવાદી પુરુષોએ વર્ણન કર્યું છે. ભગવાનના અવતારનું વર્ણન કરવા દેવતાઓ પણ સમર્થ નથી. આ પ્રમાણે આ અવતાર કથા સંક્ષેપમાં કહેવામાં આવી છે, જે સમસ્ત લોક માટે સદા કીર્તનીય છે. ભગવાન વિષ્ણુના અવતારનું વર્ણન કરવાથી પિતૃઓને પ્રસન્નતા થાય છે, જે હાથ જોડીને અમિત પરાક્રમી શ્રી વિષ્ણુના અવતારની કથા સાંભળે છે. તેના પિતૃઓ પણ અત્યંત તૃપ્ત થાય છે. યોગેશ્વર ભગવાન શ્રી હરિની યોગમાયાનું વર્ણન સાંભળીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને ભગવાનની કૃપાથી સત્વરે એને સિદ્ધિ ભગવાનની કૃપાથી સત્વરે અને વૃદ્ધિ, સિદ્ધિ અને પ્રચુર ભોગોની પ્રાપ્તિ થાય છે. મુનિવરો, આ પ્રમાણે મેં અમિત તેજસ્વી શ્રી હરિના સર્વ પાપહારી અવતારોની પવિત્ર કથા કહી. અધ્યાય 85 સમાપ્ત. बोलो श्री रामचंद्र भगवान की जय।